મેગ્નેશિયમ તમને શું લાગે છે? શું મેગ્નેશિયમ હોવું જોઈએ? ચમત્કાર એક એવું ચીજ છે કે જે લખ્યું છે ને કઈ કઈ પણ નવું થાય જે બુદ્ધિ ના બહાર ની વાત હોય, કઈ પણ નવું થાય એમના માટે ચમત્કાર નહીં થાય. લોક શું કરે? સવારી લિમિટેડ માટે લોક એક્સેપ્ટ કેમ કરે? તે હવે આજે જે વાત થઈ એમાં અમુક ચમત્કાર હતા, અમને ચમત્કાર હતાને જો ડેફિનેશન છે તમે સમજો, ડેફિનેશન સમજો ઠીક છે તો હું આપવા તૈયાર છે. શું કહ્યું? ચમત્કાર એનું નામ કહેવાય કે બીજો કોઈ કરી શકે એમ નહીં, એનું નામ ચમત્કાર. શું કહ્યું? બીજો કોઈ કરી શકે નહીં ચમત્કાર. કારણ કે સિદ્ધિ ઉત્પન્ન થયા જ કરે હંમેશા, અને વટાવે એટલે વધુ ઓછી સિદ્ધિ વાળા ચમત્કાર કહે. શું કે? ઓછી સિદ્ધિ, અને વધુ સિદ્ધિ વાળા પેલા બધા ખાતા હોય. વટાય ચમત્કાર કર્યો એટલે દયા ખાતા હોય પેલા વધુ સિદ્ધિ વાળા, ત્યાં વટાય ખાવા મળી. તમે સમજાઈ જવા જ નહીં. સિદ્ધિ એટલે શું? કે તમે સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા જે કઈ શક્તિ પ્રાપ્ત કરો એ શક્તિ બીજા માટે વાપરો એટલે તમે બીજાને મોટો આશ્ચર્ય થઈ જાય. એટલે સિદ્ધિ વટાવી કહેવાય. હા, એ ચમત્કાર ગણાય ખરો, પણ બીજો વટાવે તો એ જ ચમત્કાર થાય. એ તમને સમજાય છે બરાબર? અને એના ઉપરી હોય ના વટાવનાર હોય તે શું કે? અરે એ કરુણા ખાવા દે, માણસ કરુણા ખાવા ને કહેતા સિદ્ધિ વટાવી ખરાબ થઈ ગયા. મહાવીર ભગવાન ના જો ચમત્કાર થતા હોય તો ભગવાન મહાવીર ના શિષ્યો ગોશાળા બેસીને બાળી ભસ્મી ભૂત કરી નાખ્યા. શું કહ્યું? ભસ્મી ભૂત કરી નાખ્યા. ભગવાન આવેલું છે? કેટલા શિષ્યો ને બાળી બેસી? બે શિષ્યો ભસ્મી ભૂત કરી નાખ્યા. ત્યારે બીજા શિષ્યોએ ભગવાન ને કહ્યું, વિનંતી કરી, ભગવાન આપ શંકર ભગવાન થઈને જો અમારું રક્ષણ ન કરી શકો તો દુનિયા પર પછી રક્ષણ કોણ આપશે? શું કહ્યું અમને? રક્ષણ કોણ આપશે જો આપ નહીં આપો? સર શું રક્ષણ આપી શકે એમ નતો મારી? આ બધા સિદ્ધિ હોય બાળા ફક્ત એ કાચો મું હતો ભગવાન તીર્થંકર ભગવાન. શું જવાબ આપે તે જણાવો તમે? જવાબ છે હું જીવનદાતા નથી, મોક્ષ દાતા. શું કે? શું કે છે? હું કઈ મરે જીવે તેને જીવવા જીવવાનું દાન આપનારો નથી કે હું મોક્ષ નો દાન આપવા આવ્યો છું. પેલા લોકો એમ જ લાગે ને આવા ગુરુ કરતા બીજા કર્યા હતા એને સાચી સીધી એમ જ લાગે ને, પણ મારા જીવન કેટલો આનંદ થઈ જાય. ધનભાઈ જ પૂરું કેવું પડે, હવે પુરુષ એમના જ શિષ્ય થયા જેવું એમના જ થયેલો હતો. શું કહ્યું? એ જ મારીનો શિષ્ય થયેલો હતો. સમજ ને કેવા મહાવીર ભગવાન ગોશાળા છે ત્યાં બધા ઘડાય છે ત્યાં, પણ ભગવાન એટલા બે નહીં. ગોશાળા છે કેટલું બધું બે બાળ ગળે બાળ ગળે નહીં. ભગવાન પર શું કરે છે તમે? નહીં જાણતા ના, એ ગોશાળા નહીં કરેલો. હીરા મારેલા ગોશાળા તેજો લક્ષ્ય નાખે. હે? તેજો લક્ષ્ય નાખે. તેજો લક્ષ્ય તેજો લક્ષ્ય થોડી હતી ગરમી ગરમી. તે બીજો હોત મારી ની જગ્યાએ બીજા કોઈ હે ભગવાન પણ ખલાસ થાય. ભગવાન ચરમ શરીર હોવાથી કઈ પણ વ્યાઘાત ના થાય. ચરમ શરીર ત્યાંથી ના થાય, ચરમ શરીર ના થાય. ચરમ શરીર કાપવાથી કપાય નહીં. પૂતગલ પડે એવું સુંદર થયું શું તે જાણો છો? મહિના સુધી સંદાસ માં લોહી તૂટી પડ્યું. સદા જય પુરુષે સેટ કાટ સેટ પણ છે તે આ સિદ્ધિ વાપરી નથી. સિદ્ધિ વાપરે તેને આપણા લોકો ચમત્કાર કે છે, તો પછી બીજો સિદ્ધિ વાપરે તે ચમત્કાર કહેવાય તે નથી. જે કોઈ 20 ડિગ્રી પર થયેલા માણસે બંને સિદ્ધિ વાપરી બંને ચમત્કાર ગણાય તો ચમત્કાર કહેવાય. ચમત્કાર બીજો ન કરી શકે એમનો ચમત્કાર. આ ડેફિનેશન તમને ગમતો ગમે તો સ્વીકારજો, એ તો આ લખે છે મારી સ્વતંત્ર છે. ડિગ્રી બધે છે એટલે તમે વટાવ છો એટલે તમારી સિદ્ધિ કરાય, અને ના વટાવે ત્યારે સિદ્ધિ ચમત્કાર નહીં. ભગવાન એક ચમત્કાર દાદા, એક ચમત્કાર ચમત્કાર એક ચમત્કાર કે જરી પણ આટલી બધી શું કરતો હોય તો તમે જેને ઠોક માર્યું હોત તો જગત ઊંધું થતું થઈ જાય એટલી શક્તિ થયો મહાવીર. તે મહાવીરે શું કહ્યું કે હું જીવનદાતા નથી, હું મોક્ષદાતા છું. શું કહે તીર્થું કરવાનું જાત શું થયું જાત આ સિદ્ધિ તો બતાવી. આ શિષ્ય ને ક્યારે ચડ્યા હોત ભગવાન, ભગવાન ચડે નઈ મારે ચડી જાય. હું ચડ્યો હું ચડીને ના ક્યાં ચડે હું ચડીને માર ખાતો ત્યારે આ કેતો છું એટલે ફરી ભરસું વાગી ગયું હોય ફરી ફરી વાગવા દે છે એટલે ભગવાન સમસ્યા ના ભગવાન કઈ ગયું. આમ ચપટી વગર તો જગત ઉધું થશે ખાસ થઈ જાય. શું કરું પણ કીર્તન કરવું જાય એના બદલામાં શું રે આ સિદ્ધિ નો અર્થ છે. તમને સમજાવું એ તમારી ભાષામાં તમને સમજતા ફાવે એટલા માટે તમે કયા બજારમાં ધંધો કરો છો? ઇન્સ્યોરન્સ બજાર. વીમા વીમા નું કરે છે બીજા લોકો. તમે એન્જિનિયરિંગ ના ના એમ ને આ બજાર હોય ને બધા બજાર દાખલો લો. આ કોઈ પણ બજાર લોખંડ બજાર નો દાખલો લો. લોખંડ બજાર ના બાદ એ બધે લોખંડ બજાર માં એટલો બધો આવડા ગણાય છે માણસ. નૂર મહેમદ છે એટલે વાત જ જણાવે ઠીક છે. દરેક વેપારી એમ કે એટલે 5 લાખ તમે ઉપયા હોય તમે કહો કે સાહેબ મહિનાની મદદ થી ઉકેલા છે તો પાછા મળશે. ટકા મહિનો પૂરો થઈ જાય લઈ જશે મહિનો પૂરો થઈ જાય તો એટલે મહિનો પૂરો થાય બધાને આપતા હોય તો બીજા લોકો પાસે મૂકી આવે બીજા લોકો આપવાનું આપતા નથી. તે આટલું બધું જાણે છે કે આ લોકો આપવાનું બંધ કરી દીધું છે. આ લોકો પૈસા દબાવે છે ભાઈ છતાં પણ મૂકી આવે છે. કારણ મહિને બરાબર પાછા આપે છે એટલે પાછા આપે છે. વ્યવહાર બરોબર છે. વ્યવહાર બરોબર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સિદ્ધિ પ્રાપ્ત કરી સિદ્ધિ એને પ્રાપ્ત કરી છે. શું સિદ્ધિ પોતાની પોતે સિદ્ધિ હોવા છતાં પૈસા દબાઈ દેતો નથી વાપરતો નથી. આ દુરુપયોગ નથી કરતો આ સિદ્ધિનો. અને દુરુપયોગ કઈ ફરક કરે તો પછી કોઈ જે નહીં બાપો જે આ એના જ જેવું આ છે ચમત્કાર. સમજાય છે ને સિવિલી ને આપી પછી પૈસો કોઈ જીવો કોઈ માણસ હંમેશા હેંચતા ચાલતા નથી. 25 લાખ ભેગા કરે આપણે નામ જે કેટલો સિદ્ધિ ધરાવે છે. સિદ્ધિ કેટલી કરી અને એક માણસ રૂપિયા છાપણ મૂકવા ફરે તો ના રસ્તમ અમે કોઈ લેતા નથી. એટલે સર હું આ ધંધો કઈ કેટલો હશે કે છાપણ લેવા ત્યાં નથી. તમે સિદ્ધિ ના સિદ્ધિ સમજાયું? હા સમજાયું. પણ દાદા સિદ્ધિ જો ઉપયોગ ન થવાનો તો પ્રગટ કેમ થાય? સિદ્ધિ નો ઉપયોગ ન થવાનો હોય તો પ્રગટ થાય કેવી રીતે? શું પ્રગટ થાય સિદ્ધિ શા માટે થતી હશે? સિદ્ધિ સિદ્ધિ કેમ પ્રગટ થાય? એમ તમને સિદ્ધિ આવે શું કામ? સિદ્ધિ જો ઉપયોગ ન થવાનો હોય તો પછી પ્રગટ થાય કેવી રીતે? આવે શું કામ પછી? હા જો આવવા માટેની જ હોય ને તો જ. એટલે સિદ્ધિ એટલે સિદ્ધ થવાના અંશો. તે અંશો આપણે સિદ્ધ થતા પેલા વટાઈ જઈએ તો સિદ્ધ થવાય ખરું? અત્યારે હું બતાવી ખબર પડી મારે કરોડ બે કરોડ ભેગા થઈ શકે છે, બોલતા નહીં આખી મિલકત આપવા ત્યાં લોકો. શું કામ સિદ્ધિ મારી પાસે, હું વસાવું મારી પાસે રહ્યું છું સાહેબ. કેટલા પ્રયોગે કરીને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, મારી પૈસા જરૂર નથી. પણ મારી જે બીજી સિદ્ધિઓ છે, આંતરિક સિદ્ધિઓ છે, તે જબરજસ્ત સિદ્ધિઓ છે. ભગવાન કાકા નહીં પડે, હું એમનો શિષ્ય જ, મહા પાકો શિષ્ય, ગોસાળા જેવો નથી, બહુ પાકો શિષ્ય, અચલ. એવો પાકો કે જગત જગત આખું હમું થાય તો ડરું નહીં. શું કહ્યું? આખું જગત અનુ થાય છે, ડરું નહીં, એટલો પાકો છું. પછી આ થિયેટર શું પૂરાવશે? સીડી વટાવતો નથી એટલે ને, અને જો વટાવી તો કાલે ચાર નામ થઈ જાય. દાદા જયા તો દાદા તો એમ અંદર ભણ લેવા મળી છે, ગેરંટી સાથે કહું છું. ત્યાં સિક્રેટ જેવી વસ્તુ નહીં, ચોવીસ એક કલાક હવે ત્યાં સિક્રેટ ગાર જોઈ જોવા બધા સિક્રેટી જ નથી ત્યાં. અને જ્યાં સિક્રેસી નથી રાતે બાર એક વાગે સિગરેટી નહીં, પછી સિગરેટી નથી તેમ કોઈ કોઈ ડિપ્રેશન કોઈ જવા આવે ગમે તે રાતે એની ટાઈમ. દાદા ડિપ્રેશન હોય શકે ની કોઈ મિનિટ પણ, ડેલિગેશન રહેતા જ નથી. ડિપ્રેશન ના હોય એ પરમાનન્ડ માં હોય. શું કહ્યું? પરમાનન્ડ. મારે સિદ્ધિ કરો એની વાત લાગી કરી. કેની વાત લાગે? જે માગવું તે મળે. ભિખારો મળ્યો નથી, એ કોઈ કોઈ જાતની જેને ભીખ નથી એવું પુસ્તક મળે. સ્ત્રીઓની ભીખ નથી, લક્ષ્મીની ભીખ નથી, સોનાની ભીખ નથી, માનની ભીખ નથી, કીર્તિની ભીખ નથી. લક્ષ્મી અને સ્ત્રીઓની તો ભીખ જઈને છે કે તુલસી ના સાધુ પર બેઠેલા કેટલા સાધુઓ નથી આચાર્ય નથી. શું કહ્યું? એ હું જાણું છું, નથી જાણતો તો એની ટીકા નહીં કરતો હું. હું તો એમના જે આ વસ્તુ ખોટી છે તે વાતની વાત કરું છું. આ વસ્તુ ના હોય છે. શું કહ્યું? બાકી એમનામાં કઈ જીત છે? કીર્તિની જીતો, માનની જીતો, બધી દુઃખદ છે. જીત નાખે કીર્તિ હારું કઈ છોકરા છોડ્યા એક ભીખ મોટી ગયા ને. નામ તો બાપા ગુરુ દાદા ગુરુ નામથી પુસ્તક છપાયો છે. સારું ભાઈ આટલા નામમાં તમારે દાદા ગુરુ થી લખો છો, તમારે એકલા નામ ના આવ્યો તમારે શું કામ છે? લખે લખતા જાય તમે. અને આપડા મહાત્મા શું કે છે? પુસ્તક દાદા હું છપાય છાક થયો આત્માની, તો મારું નામ ધન છે. આઈ પ્રેઝન્ટ જવાબ આપી શકો? તમે શું લાગે છે વરદાર પછી? અને કોઈ ફેર તમે આને ચમત્કાર કર્યા તમે શું કહો? ના માટે દાદા આ તો વિજય કરી શકે તમારી ડિગ્રી ઉઠી ચડેલો માણસ. એમાં તમે શું કહ્યું? હા પણ આપડે અમુક જે વાત થઈ એ ચમત્કાર બીજા કોઈ કરી શકતા નથી. આપડે પેલા વાત થઈ ને, પેલા નો આમ થયો, પેલા નો આમ થયો, પેલા નો રોગ ગયો, એની વાત બીજા કોઈ એવું કોઈ કરી શકતા નથી. બીજા નથી એટલે, પણ મારી જોતાનો બેઠો હોય તો એ કરે અવશ્ય થાય. ઓલા લુગાડો આવ્યા તો તિજોરી ની ચાવી લગાડી તો ખુલ્લું. આજે ચમત્કાર જણાતા નથી, એ તો બાય પ્રોડક્ટ છે. શું છે સિદ્ધિ? બાય પ્રોડક્ટ. મારે ઈચ્છા નથી ચમત્કાર થાય, આટલું બાય પ્રોડક્ટ એટલે યશ નામ કર્મ છે ત્યારે પ્રાપ્ત થાય. યશ નામ કર્મ ને યશ તમને ખાતરી છે કે જૈન શાસ્ત્ર કયો નામ કર્મ યશ નામ કર્મ લખ્યું છે? હા બધા કર્મો ના શાસ્ત્ર માં યશ નામ કર્મ, યશ નામ કર્મ, અપયશ નામ કર્મ. કેટલાક માણસ એવા હોય કે કામ કરે તો અપયશ મળે, એવું તમારે સાંભળવામાં આવ્યું છે? એ શું કારણ છે? અપયશ બાંધેલો છે. તેનું શું કારણ? હું ઘણા કહું મેં તને આ જ્ઞાન થતા પેલા કેતો હતો સંસારી બાબત નું સર હું તો એમાં હું પડ્યો નથી હું જાણતો નથી અને આ બીજા કોઈ કર્યું હોય માટે આજે બીજા ને આપી આવું હમણાં જાણતો નથી કારણ હું જાણું કે તમારો દસ હોય મને આપી જાય તો તમને દુખા રાખે કર્યું હોય તમે અને મને આપી જાય તમારા મને કેવી આશા રખાય એ સારો આ મહાત્મ દસે હાલતો નથી એટલે મેં શું કરેલ કહ્યું કે આ બીજા કોઈ કર્યું છે માટે ત્યાં જઈને આપી આવું તમે તો આવું જ બોલવાના છો ને તમે જયારે હોય તો આવું જ બોલો છો કે એટલે મને મને બતાવી જાય હવે શું કરવું આને ઉપાય તમે હવે કઈ પ્રશ્નો હજુ ઘણા છે આપને હજુ બોરી ભરી જવાનું છે એટલે આ પ્રશ્નો બતાવી દે દેવજીભાઈ કાલે બોરી બોલે સંસદમાં આવશો આવવાના છો પણ આ વ્યવહાર તો તમારે પત્ની હોય તો પત્ની જોડે બંને ને સમાધાન પૂર્વક વ્યવહાર રાખજો શું કહું સમાધાન તમારું સમાધાન એનું સમાધાન થતું એવો વ્યવહાર રાખજો એને અસમાધાન થતું એને તમારું સમાધાન થતું એવો વ્યવહાર બંધ કરજો શું કહ્યું તમે હતો ને અને છોકરા જોડે તમને કહે પપ્પાથી તો કે હા બાબા ચાલજો સારો પછી કહે ના ના કહી દેજો આપડે ખુશી થઈ જાય રાજી ખુશી ચાલવું આવું પપ્પાજી કે ધર્મ છે ને આપડે પપ્પાજી એને એન્કરેજ કરવું જોઈએ વ્યવહાર છે વ્યવહાર તો વાંધો નહીં અને સ્ત્રીને કઈ દુઃખ ના થાય જોઈએ આપડે શું તમે કેમ લાગે કેવો વ્યવહાર કરવાનો સ્ત્રી દુઃખ ના થાય કેવો બની શકે ના બની શકે હા સ્ત્રી પહેરેલા છે તે સંસાર વ્યવહાર માટે છે નહીં કે બાવા થવા માટે દાદા કે સંસારમાં જે સંબંધો છે એ સંબંધો જાળવાના છે પણ એવી રીતે જાળવાના કે જેથી કરીને સામાન્ય દુઃખ ન થાય અને અને સ્ત્રી પાછી મને ગાળો ના દે એવું નથી સમજાય છે ને કે આ જે દવા છે એ ગળપણ વાળી ગઈ દવા છે માટે પ્રમાણ થી લેજો ગઈ છે માટે વધુ પડતી પીતી ના કરશો દવા હંમેશા જેમ પ્રમાણ થી લે છે એ પ્રમાણ થી લેજો જે ખોરાક બધો ખાય છે એનું બ્લડ થાય છે બીજું બધું થતા એનું રજ અને વીર્ય રૂપિયા થઈ જાય શું થાય છે સ્ત્રીઓને રજ અને પુરુષ ના વીર્ય એ પૂતગલ સાર છે શું છે પૂતગલ સાર સમય સાર નહીં પૂતગલ સાર છે હવે પૂતગલ સાર ને તમારે ઘરમાં સ્ટોક રાખવો હોય તો રાખો અને નાદાર થવું હોય તો તમને છૂટશે નાદાર થવું હોય હા તો પૈસા તમારા બેંકમાં તમારે વાપરી ખવાય હોય તો માલકી ના કહેવાય આગળ જરૂરિયાત હોય પૂરણ કરીએ છીએ ગરમ કરીએ છીએ હવા પાણી હવા પાણી બધું કરીએ છીએ એ બધા નો ભેગું થયેલો તાર બંધારણ સારું રહેશે માટે તમારે ઇકોનોમી કરવી હોય તો આ બે દુનિયામાં બે ચીજ ની ઇકોનોમી કરે એને સંસારી અડચણો નથી આવે કઈ કઈ કહેતા કરવી લક્ષ્મી માં અને એક આ પૂતગલ સારું બેને ઇકોનોમી વાળો લાચારી ના લાચારી ના પછી કોઈ કહે છે કે દાદા ઇકોનોમી શીખવાડતા હું ઇકોનોમી અર્થશાસ્ત્ર ભણેલો છું અર્થશાસ્ત્ર ના ભણું છે તમે કેમ લાગે મારી વાત સમજાય છે બરાબર બરાબર આટલું સમજવાનું છું હું એવું નથી કેતો આખા જગત ના શાસ્ત્ર એ કહ્યું કે વિષયો વીજ છે કે છે સ્ત્રી વિષય વીજ છે એમ કહ્યું શું કહ્યું સાધુઓ ખુબ આનંદ આવી ગયા એટલે સ્ત્રી નહીં એટલે આપણે વીજ પીવા નહીં એટલે આપણે મોક્ષ માં જવાનું સંસારીઓ થઈ ગયા ત્યાંથી વીજ કહ્યું એટલે મોક્ષ માં જવા માટે આ વીજ પીએ ને આપણે મોક્ષ જઈએ દાડો હોય નહીં અને સાધુઓ પ્રચાર કર્યો કે જ્યાં સુધી આ તમે એ નહીં થાવ સ્ત્રી નો ત્યાગ નહીં કરો ત્યાં સુધી તમે મોક્ષ ના અધિકારી એટલે આપડે લોકો ની જ કરે છે ક્યાં ખબર આપડે મુખ નો વાર કરતા છો ને આપડે ધંધો જમાવાના એટલે મેં વિચાર કર્યો કે આ માણસો હવે અસ્તિત્વ આવ્યા લોકો એટલે પછી મેં પુસ્તક માં લખ્યું કે તમામ શાસ્ત્રો કે છે વિષયો વીસ છે હું કઉ છું કે વિષયો વીસ નથી અને મારી જવાબદારી પર બોલું શું વિષયો વીસ નથી વિષયો વિરળતા એ રીત આપણને હવે દાદા નું જ્ઞાન મળ્યું હવે આપણને વિષય કઈ નડે એની નિડર થઈ ગયા હોય તો ભગવાન જેનાથી ડરતા હતા એ વિષયો થી ભગવાન પણ જાગૃત થતા હતા એ વિષય થી દર્શન કેટલી અજાબી કહેવાય તો પડી આ વિષય થી ભગવાન પણ ડર્યા તમને હું શું કહું છું નોર્મલ નિરતા ના આવી જાય તમે તમે હાલ રસ્તો કર્યા લાગશે સંસારી અને તમારા મનમાં જે ડિપ્રેશન હતું એ આપડે જ્યાં સુધી આ સ્ત્રી છે તો આપડે મુખ ના અધિકારી હું કોઈ મુખ ના અધિકારી છો કોને તમે નાખ્યું છે આજ બધું હું શું કરાવી સારું કઈ સ્ત્રી નડતી નથી તમારી અજ્ઞાનતા નડે છે અજ્ઞાનતા નડે છે દાદા એક એમનો પ્રશ્ન રહી ગયો છે અમે પેટા બીજો સવાલ હતો ને હા નીચે નો એ છે ને નીચે ગઈકાલે આપણે ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત રીતે થયા કરે છે તે વિસ્તારપૂર્વક સ્ટેટિયાનો જે મેનેજર હોય ને 10,000 રૂપિયા આપો તો ચેક કાઢી છે આપણા ચોખ્ખા વેપારમાં કેટલો લોક હોય પણ આપણે 5 લાખ રૂપિયા આપો 2 લાખ આપણા ઘરના 3 લાખ રૂપિયાના હોય એ લોકો દેખા થાય તો એ સારું કહેવાય એટલે આપણે કહેવાય કહી દઈ મને નફો રહ્યો નથી એમ તેમ સમજાય ઉપવાસ માં નીકળે તેમ આપણે ચેક લઈ ગયો તો મારાથી આવું લોન્ચ કેમ અપાય કોણ તાર બાપ આપતી માગના હજુ ગાળો બેસાડ્યો સમજી રહ્યો વખત આવ્યો તે પણ તો આત્મા ગુનો નથી જે સાહેબે જે વ્યવહાર આવ્યો તે વ્યવહાર તને એડજસ્ટ કરતા આવડે એમાં ગુનો છે શું કહું કેટલા પૂછડું પકડી રાખે હું લાજ નહીં આપું 10,000 નહીં આપું પૂછડું હું નહીં આપું પૂછડું પકડી રાખે કોઈ પૂછડું પકડી રાખે એમ કે છે પકડી રાખે આપડે એડજસ્ટ થાય ત્યાં સુધી પકડી રાખવું જ્યાં સુધી આપણે પેલા ગાળો દેનાર આવે ને આપણી પાસે બેગમાં હોય પણ એ બેગ ની ઉપર જતું હોય પેલા ગાળો દેતા હોય તો શું કરવું તમને કેમ લાગે બરાબર હે ગુનો પેલા એ માલ આપ્યો છે ને પૈસા નથી ટાઈમ સર આપતા એને ગુનો તો ભારતીય રસ્તા ને પૈસા માગે તો આપી દેવા ને પત્ની ખાતે નહીં આપવાના આપી દેવા પડે કેમ ધોવા આપી દેશો એન્જિનિયર તો આભાર ત્યાંથી બીજા કરશો જય તમને એના કયો છે કે તને બહાર છે બોલા સર પિસ્તોલ બતાવીને લે પિસ્તોલ બતાવીને લે પથ્થર નીચે થી હાથ કાઢી લો એમ કહ્યું છે ભગવાને શું કહ્યું છે પથ્થર નીચે થી હાથી હાથ કાઢજો એટલે પથ્થર ના બાપ નું કહી દેવાનું નથી તમારો હાથ તૂટી જશે એટલે કોઈને હિંસા થતી કોઈ દુઃખ થતું હોય કોઈ માર્યો જતો હોય એવું ના થવું શું આ બાજુ માગતા વાળા એ રીતે ગળે આવી ગયેલા છે અને આ બાજુ કેવો ઘરે આવી ગયો તમે નહીં આવ્યો તો તેને કહેવાની આપણે હિંમત નથી એટલે શેઠને કહી દે ના શેઠને કોઈ મારો ધંધો ના થાય અમે લાવશું હવે લાવશું તો આપી દે ને એથી વેગ પૂરો હોય છે તમને શું લાગે છે બરાબર આવી રીતે ન્યાય કરવા કઈ હરકત કરી ભગવાને ગુનેગાર ના ગણે શું કરવું ને બાળો ટાઈમ મળે પૈસા આપી દેવા ગુનો છે એ કઈ સત્ય છે આપી દેવું સત્ય છે મારા રૂપિયા હું આપી દેવું એ કઈ સત્ય છે કેમ આપી દો છો બીક ના માર્યા તમે દુષ્યંત ભાઈ નથી જાય એમ શું કામ કહો છો તમે જોયા છે ઘણા શું કામ કહો છો નથી જોયા કોને કોને જોયા છે સેલ્સ ટેક્સ ઇન્કમ ટેક્સ માં જોયા છે સેલ્સ ટેક્સ ઇન્કમ ટેક્સ માં જોયા છે છે બધા સિવિલાઇઝ ભારત બધા બેઠા છે ને ગવર્મેન્ટ ઓફિસર બધા મારી વાત સમજવા દેજો સમજે તો અને આવું કઈ શીખાડે નહીં મારા જેવું કોઈ આવું શીખાડે નહીં અનુભવી વાતો છે બધી પ્રેક્ટિકલ જેટલો ગુનો અમાર છે એટલી વધારે ગુનો પેલા માગતા વાળા ને ધક્કા ખવડાય ખડાય કરે તેમાં છે તો હોળી વચ્ચે ઉભારી આવે ત્યારે શું કરવું આપડે ખબર છે ને વચ્ચે ઉભારી આવી રહે કે ખસી હા આવી થઈ ઘંટી ના ગણી હવે દાદા એ શીખવાડી કહી દેજો ભૂલો મારે જવાબદારી દાદા ની બધી દાદા ની જવાબદારી દાદા મારી હા મારા કયા પ્રમાણે હોય તો તમે પેલી ખોટ વધારે ખાશો હું આ ઓછી ખોટ છે એવું હું તમને કહું ખોટ તો છે તમે લાંચ આપો એ ખોટ તો છે પણ પેલી ખોટ વધારે તે હોટ ગયા જતી હોય તો આ 15 માં બચે છે 85 જેવી બચ્યા એ આપડે શું કહું ગટે કા પૂછ પકડ્યા છે પકડ્યા લાતો આખી લાતે ખાલી થોડ કરી લાતો કરી થોડ કરી તમને કામ લાગે એવું વાક્ય છે નોકરી કરે છે નોકરી કરે છે નોકરી કરે છે એકાઉન્ટન્ટ છે નોકરી કરે છે હા છે મુખ્ય સર સ્ટ્રોંગ વિલ પાવર વોટ ઇઝ ધ નીડ ટુ નો સોલ રિબર્થ આરતી કે Thank you. બિલકુલ કરેક્ટ વાત, બિલકુલ કરેક્ટ વાત. તો જાણવાની જરૂર જ નથી. આટલી મિલકત હોય, આવડી મોટી મિલકત હોય, એને ગરીબી ના આવે. કેટલા કરોડ ની મિલકત હશે આ? તમે હવે નહી મિલકત, કેટલા કરોડ ની આ મિલકત છે? અમૂલ્ય. શું લખ્યું એને? એક્સેપ્ટ લાઈફ એઝ ઇટ કમ્સ, એઝ ઇટ કમ્સ વિથ બેલેન્સ માઇન્ડ. ધન્યવાદ જો કરી આવું છે તું કાયમ રહે થાય. આ બે વાર પછી બુઆ બૂમ કરી જોયું છે. શું ભગવાન, હું તને કહું છોલવી જરૂર, આ બધાને લાગે. અરે હું શું કરું છું? બહુ સુંદર વાક્ય છે. એક્સેપ્ટ લાઈફ એઝ ઇટ કમ્સ વિથ બેલેન્સ માઇન્ડ, વિથ બેલેન્સ માઇન્ડ. And if, and if you have a strong will power, what is the need to know soul, rebirth, etc.? What is that? Gentleman. Gentleman. Is it correct? I think so. I think so. My name is correct. તમે કહ્યું ને ત્યારે નકલ લટી એવું વધારે પડતી હોય એટલે એવું જ થઈ જાય. એ જલ્દી એમ કે છે કે વધારે પડતી હોય એટલે એમ થઈ જાય. આપ એમ કહ્યું ને અક્કલ નથી એમ કહ્યું નથી, તો કે વધારે પડતી હોય એટલે એમ થઈ જાય. વધારે પડતી હોય એને તમે બધા કઈ નહીં કહ્યું છે ને? અરે હું તો એક દાડો ખખડાવું ને, આ રૂપિયા તારા ખખડાવતા હતા. બોડી આડવા કરતી આવતા હતા રાણી છાપના. એ લોકો આમ રીસ થઈને ખકડા બેંક વાળા હોઉં બોબડો નીકળે કાપી રાખો. આપડે પાછો હાલતા આપડે કાપી નાખીને પાછો હાલતા. આપડે કહે મારા પૈસા કાપ્યા છે, મારો કાયદો છે. ખોટું નાણું કાપી નાખો. દાદા એને આ કલદાર છે નહીં, કોઈ જોઈ નહીં ખખડાઈ જો એક જ દાડામાં. હા ત્રાસ ત્રાસ પકડાઈ જવડાવું. આદર્શ વાત લખી અને શું લખ્યું? આદર્શ વાળી વાત. આદર્શ વાતો બે પુસ્તક માં હોય. આવું આદર્શ હું નાનપણ જાણતો. આદર્શ ને કેટલાય લોકો ફ્રેક્ચર કરી નાખ્યું. શું આપની હાજરી ને લઈને લખી લખ્યું. પછી આગળ શું કહે છે? If you have strong will power, what is the need to do so like rebirth etc.? લે મને અંગ્રેજી ભણ્યા નહીં તો એ તારા શબ્દ આવે. બાકી એક જ દાડો વાણી સાહેબ નો સિક્કો છે કે હારે બોબડું છે કે એક જ દાડો જવું કઈક મારી પણ આવી બુદ્ધિ ના બેર પણ આવી ગયા હે ને. આદર્શ લખ્યું રાજ્ય આદર્શ એમાં બે માં. અને તમે આ લોકો ફરી વાર બધા આદર્શ લાગ્યો જ લખ્યો છે ને? બીજું શું લખ્યું? જે કઈ એમને એમને એમાં નથી. આ એની આધારણમાં આધાર થઈ હતા નથી. આચાર થયા ખાલી આદર્શ વાક્ય હતા. પણ આદર્શ એટલું વાક્ય આવડવું છે મહા મહા મોંઘી વસ્તુ. મોંઘી વસ્તુ કરે છે તારી વાત. તમને આની પરીક્ષા શું લાગે છે? કેટલું ઉમદા વાક્ય છે. મારા જેવા ની પાસે માસ્ટરો શું રાખે છે? પૂર્ણ ભાગ ક્યાંથી હોય? આવું આવી સ્થિતિ નો અમારું ટ્યુશન લે આખા વર્લ્ડ ને એક જ વખત પર ચકાઈ શકે. ટ્યુશન લે તો વિજ્ઞાન છે. શું ભણે છે એને? એમએસસી ભેગા થવા નથી બીજા પકડનારા. અમારે 11:30 શું વાર આ બધું મારા લક્ષ્મણ લેતો હું થોડા આ કરું છું. આપણે મિત્ર અંદર ભલે ગમે અંદર કોઈ લડતા તો છે જ નઈ, બીજું કોઈ છે નહીં, પણ વાતો નહીં થાય બહાર ઘરે, પણ બહાર નું આગળ કરી તો ખબર પડી જાય. એટલે તમારે તેની વચ્ચે વાગરી ના ગાલે કોઈ એવું રાખો. તું કહું છું અમે લખી દે ને વિશ્લેષણ થાય છે. What is mind? તો જે લાગે છે તે છે. બાર બટકે છે ને? હા હા. તો માઈને રોકી દીધું. હિન્દુસ્તાન ઘણા લોકો કે મારું મન બહાર ભટક્યા કરે છે. એ તો ભેંસ ને ગાય કહેવા બરોબર છે વાત તારી. કેમ કે છે મારું માઇન્ડ ભટકે છે કે બોલતા કોઈ માઇન્ડ બહાર ભટકતું છે કરું. દાદા અંગ્રેજી માં માઇન્ડ ને ચિત્ત ને અને માઇન્ડ ને બે જો અધર વર્ડ ઇંગ્લિશ માં નથી એટલે માઇન્ડ બોલે. દાદા એમ કે છે કે અંગ્રેજી માં ચિત્ત અને માઇન્ડ અને મન એના ચિત્ત ના માટે કોઈ બીજો શબ્દ નથી. માઇન્ડ ના માટે મન ના માટે માઇન્ડ છે એટલે ચિત્ત ને અને મન ને બંને ને માઇન્ડ કે છે અંગ્રેજી માં. એમ એનું કેવું છે જુદા મન આ શરીર બહાર નીકળે નહી. મન આ શરીર બહાર નીકળે નહી. જો નીકળે તો યોગીઓ તો નિર્જન પરિપ્રયા ના દે. પછી પાછું બાર ભટકવા જતું રહે યોગ્ય ને આ બધા ચક્રો સિદ્ધ થઈ જાય પછી પણ એ લોકો નું બાર જાય કરો દાદા પાસે જ્ઞાન લઈને દાદા ની આજ્ઞા પાડે ચિત્ત ભટકતું અટકે. હા એ બરાબર ભટકતું અટકે મન વશ થઈ જાય સંપૂર્ણ મન વશ થઈ જાય સંપૂર્ણ પ્રકારે બુદ્ધિ ધીમે ધીમે ડિમિનિશ થતી જાય અને અહંકાર જીવતો અહંકાર ખલાસ થઈ ગયેલો હોય મરદાલ અહંકાર રહે અજીવ અહંકાર અહંકાર બે ભાગ છે સજીવ અહંકાર ને એક અજીવ અહંકાર છે અજીવ અહંકાર રહે વોટ ઇઝ માઇન્ડ હુ ઇઝ ધ ફાધર એન્ડ મધર ઓફ માઇન્ડ એના માતા ના જાણે છે કોનું આ છોકરો મને ખબર નથી આપ કહો જાણવું જોઈએ બરાબર જયંતિભાઈ કે છે કે કસાય કસાય એ ફાધર એન્ડ મધર ઓફ ધ માઇન્ડ એમ કે છે જયંતિભાઈ એમ કે છે જાણવું જોઈએ કઈ કઈ છે યાદ થઈ છે એ ગપ્પા જાય પછી ગપ્પા માં જાય પણ એનો ફાધર કોણ છે કારણ કે ઓપિનિયન ઇઝ ધી ફાધર એન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર એન્ડ ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓપિનિયન ઇઝ ધી ફાધર એન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ આ વર્લ્ડ માં નવી વાત મનના મા બાપ ની આ કામ થાય એ દાદા એ જ કરી છે કોઈ કરી નથી બધા એમ જ ભગવાન આપેલું છે તો મેં ભગવાન કથી લાવ્યો કોને કથે લાવ્યો આ સેલ્ફ મેડ વસ્તુ છે શું છે સેલ્ફ મેડ ભગવાન